पुराण पातालखंड अध्याय 24। राजा सुरथ द्वारा अश्व ने पकड़वो, राजा की भक्ति अने तेना प्रभावनु वर्णन। अंगत नु दूत बनीने राजा ने त्यां जवू अने राजा ने युद्ध माटे तैयार थवू। शेष जी कहे छे ते श्रेष्ठ अश्व ने अनेक राजाओथी भरेला भारत वर्ष में लीलापूर्वक भ्रमण करता 7 महीना व्यतीत थई गया। તેણે હિમાલયની નિકટ ઘણા દેશોમાં વિચરણ કર્યું, પરંતુ શ્રીરામચંદ્રજીના બળનું સ્મરણ કરીને કોઈ તેને પકડી ન શક્યું। અંગ બંગ અને કલિંગ દેશના રાજાઓએ તો તે અશ્વનું સારી રીતે સ્તવન કર્યું। ત્યાંથી આગળ વધ્યા પછી તે રાજા સુરથના મનોહર નગરમાં પહોંચ્યો, જે અદિતિનું કુંડળ પડવાના કારણે કુંડળ નામે જ પ્રસિદ્ધ હતું। ત્યાંના લોકો કદી ધર્મનું ઉલ્લંઘન કરતા ન હતા। ત્યાંની જનતા દરરોજ પ્રેમપૂર્વક શ્રીરામચંદ્રજીનું સ્મરણ કર્યા કરતી હતી। તે નગરના લોકો દરરોજ પીપળો અને તુલસીનું પૂજન કરતા હતા। તે બધા શ્રી રઘુનાથજીના સેવક હતા, પાપથી કોસો દૂર રહેતા હતા। ત્યાંના સુંદર દેવાલયમાં શ્રી રઘુનાથજીની પ્રતિમા શોભતી હતી તથા કપટ રહિત શુદ્ધ ચિત્તવાળા નગર નિવાસી દરરોજ ત્યાં જઈને ભગવાનની પૂજા કરતા હતા। તેમની જીભ પર માત્ર ભગવાનનું નામ શોભતું હતું, લડાઈ ઝઘડાની તો વાત જ નહીં, તેમના હૃદયમાં ભગવાનનું જ ધ્યાન થતું, કામના અથવા ફળની સ્મૃતિ થતી ન હતી। ત્યાંના બધા દેહધારી પવિત્ર હતા। શ્રીરામચંદ્રજીની કથા વાર્તાથી જ તેમના મનને આનંદ મળતો હતો, તેથી બધા પ્રકારના દુર્વ્યસનોથી રહિત હતા, તેથી કદી એ જુગાર રમતા ન હતા। તે નગરમાં ધર્માત્મા સત્યવાદી અને મહાબળી રાજા સુરથ નિવાસ કરતા હતા, જેમનું ચિત્ત શ્રી રઘુનાથજીના ચરણોનું સ્મરણ કરતા એ કરીને સદા આનંદમગ્ન રહેતું હતું। તેઓ ભગવદ્ પ્રેમમાં ડૂબેલા રહેતા હતા। રામ ભક્ત રાજા સુરથના મહિમાનું હું શું વર્ણન કરું? તેમના સમસ્ત ગુણ ભૂમંડળમાં વિસ્તૃત થઈને સર્વના પાપોનું પરિમાર્જન કરી રહ્યા છે। એકવાર રાજાના થોડા સેવક ફરતા હતા, તેમણે જોયું ચંદનનો લેપ કરેલ અશ્વ આવી રહ્યો છે। નજીકથી જોવાથી તેમને ખબર પડી કે નેત્ર અને મનને મોહિત કરનારો એ અશ્વ શ્રી રામચંદ્રજીનો છોડેલો છે। તે જાણીને તેઓ બહુ પ્રસન્ન થયા અને ઉત્સુક ભાવે રાજસભામાં જઈને બેઠેલા મહારાજને સૂચના આપતા બોલ્યા, સ્વામી, અયોધ્યા નગરીના સ્વામી જે શ્રી રઘુનાથજી છે, તેમનો છોડેલો અશ્વમેઘ યોગ્ય અશ્વ સર્વત્ર ભ્રમણ કરી રહ્યો છે। તે અનુચરો સહિત તમારા નગરની નિકટ આવી પહોંચ્યો છે। મહારાજ, તે અશ્વ અત્યંત મનોહર છે, તમે તેને પકડી લો। સુરથ બોલ્યા, હું સેવકો સહિત ધન્ય છું, કેમ કે મને શ્રી રામચંદ્રજીના મુખચંદ્રના દર્શન થશે। કરોડો યોદ્ધાઓથી ઘેરાયેલા તે અશ્વને આજે હું પકડીશ અને ત્યારે છોડીશ જ્યારે શ્રી રઘુનાથજી ચિરકાળથી પોતાનું ચિંતન કરવાવાળા મુજ ભક્ત પર કૃપા કરવા માટે સ્વયં અહીં આવે। શેષજી કહે છે, આમ કહીને રાજાએ સેવકોને આજ્ઞા આપી, જાઓ અશ્વને બળપૂર્વક પકડી લાવો, સામે આવી ગયા પછી તેને છોડશો નહીં। મને એવો વિશ્વાસ છે કે આમ કરવાથી આપણને મહાન લાભ થશે। બ્રહ્મા અને ઇન્દ્રને માટે પણ જેમના દર્શન દુર્લભ છે, તે જ શ્રીરામ ચરણોની ઝાંખી મારા માટે સુલભ થશે તે જ સ્વજન પુત્ર બાંધવ પશુ અથવા વાહન ધન્ય છે, જેનાથી શ્રીરામચંદ્રજીની પ્રાપ્તિ સંભવ બને। તેથી જે સ્વર્ણપત્રથી શોભી રહ્યો છે, ઈચ્છાનુસાર ગતિથી ચાલે છે તથા જોવામાં અત્યંત મનોરમ લાગે છે, તે યજ્ઞ સંબંધી અશ્વને પકડીને ઘોડાઓના તબેલામાં બાંધી દો। મહારાજ નામ કહેવાથી સેવકોએ જઈને શ્રીરામજીના સુંદર અશ્વને પકડી લીધો અને દરબારમાં લાવીને અર્પણ કરી દીધો। વાત્સાયનજી, તમે એકાગ્ર ચિત્તે સાંભળો, રાજા સુરથના રાજ્યમાં કોઈ પણ એવો મનુષ્ય ન હતો જે પરાઈ સ્ત્રી સાથે અનુરાગ રાખતો હોય, બીજાનું ધન હડપ કરનારા તથા કામ લંપટ પુરુષનો ત્યાં તદ્દન અભાવ હતો। જીભથી શ્રી રઘુનાથજીનું કીર્તન કરવા સિવાય બીજી કોઈ અનુચિત વાત કોઈના મુખથી નીકળતી ન હતી. ત્યાં બધા એક પત્ની વ્રતનું પાલન કરવાવાળા હતા. બીજા પર જૂઠું કલંક લગાડનાર અને વેદ વિરુદ્ધ પથ પર ચાલનારા તે રાજ્યમાં એક પણ મનુષ્ય ન હતો. રાજાના બધા સૈનિકો દરરોજ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરતા રહેતા હતા. તેમના દેશના પાપિષ્ટ ન હતા. કોઈના મનમાં પણ પાપનો વિચાર આવતો ન હતો. ભગવાનનું ધ્યાન કરવાથી તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા હતા. બધા આનંદ મગ્ન રહેતા હતા. તે દેશના રાજા જ્યારે આવા ધાર્મિક થઈ ગયા તો તેમના રાજ્યમાં રહેવાવાળા બધા લોકો મૃત્યુ પછી શાંતિ પ્રાપ્ત કરવા લાગ્યા. સુરતના નગરની પ્રજાના કોઈ વ્યક્તિને યમપુરીના દર્શન કરવા પડતા ન હતા. જ્યારે આવી અવસ્થા થઈ ગઈ તો એક દિવસ યમરાજા મુનિનો વેશ ધારણ કરીને રાજાની પાસે ગયા. તેમણે વલકલ ધારણ કર્યું હતું અને મસ્તક પર જટા હતી. તેઓ રાજભવનમાં જઈને રાજા સુરથને મળ્યા. રાજાના મસ્તક પર તુલસી અને જીભ પર ભગવાનનું નામ હતું. તેઓ પોતાના સૈનિકોને કર્મ ધર્મની વાત સંભળાવી રહ્યા હતા. રાજાએ પણ મુનિને જોયા. તેઓ તપસ્યાની સાક્ષાત મૂર્તિ જ હતા. તેમણે મુનિના ચરણોમાં પ્રણામ કરીને તેમને અર્ધ્ય પાદ્ય વગેરે અર્પણ કર્યા. ત્યાર પછી તેઓ સુખપૂર્વક આસન પર બેસીને વિશ્રામ લઈ ચૂક્યા. ત્યારે રાજા સુરથે તેમને પૂછ્યું, મુનિવર, આજે મારું જીવન ધન્ય છે, આજે મારું ઘર ધન્ય થઈ ગયું. તમે મને શ્રી રઘુનાથજીની ઉત્તમ કથા કહો, જે સાંભળનાર મનુષ્યના ડગલે ડગલે પાપ નાશ કરે છે. રાજાના વચન સાંભળીને મુનિ પોતાના દાંત દેખાય એ રીતે જોર જોરથી હસવા અને તાળી પાડવા લાગ્યા. રાજાને પૂછ્યું, મુને, તમારા હસવાનું શું કારણ છે? રાજાએ પૂછ્યું, મુને, તમારા હસવાનું શું કારણ છે? કૃપા કરીને જણાવો જેથી મનને સુખ મળે. ત્યારે મુનિ બોલ્યા, રાજન, બુદ્ધિ વાપરીને મારી વાત સાંભળો, હું તમને મારા હસવાનું ઉત્તમ કારણ બતાવું છું. તમે હમણાં કહ્યું કે મારી સામે ભગવાનની કીર્તિનું વર્ણન કરો, પરંતુ હું પૂછું છું, ભગવાન છે કોણ? તેઓ કોના છે અને તેમની કીર્તિ શું છે? સંસારના બધા મનુષ્યો પોતાના કર્મોને આધીન છે. કર્મથી જ સ્વર્ગ મળે છે અને કર્મથી જ નર્ક મળે છે, તથા કર્મથી જ પુત્ર પૌત્ર તથા બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. ઇન્દ્રે 100 યજ્ઞ કરીને સ્વર્ગનું ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું, તથા બ્રહ્માજીને પણ કર્મથી જ સત્ય નામના અદ્ભુત લોક પ્રાપ્ત થયો. કર્મ દ્વારા અનેક લોકોને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મરુત વગેરે કર્મથી જ લોકપાલ થાય છે. તેથી તમે પણ યજ્ઞ કર્મોમાં લાગી જાઓ, દેવતાઓનું પૂજન કરો, તેથી સંપૂર્ણ ભૂમંડળમાં તમારી ઉજ્જવળ કીર્તિનો વિસ્તાર થશે. રાજા સુરથનું મન એકમાત્ર શ્રી રઘુનાથજીમાં લાગેલું હતું. તેથી મુનિના ઉપયુક્ત વચન સાંભળીને તેમનું હૃદય ક્રોધથી શુદ્ધ થઈ ગયું અને તેઓ કર્મ વિશારદ બ્રાહ્મણને આ પ્રમાણે બોલ્યા, બ્રાહ્મણ અધમ, અહીં નશ્વર ફળ આપનારા કર્મની વાત ન કરો. તમે લોકમાં નિંદાને પાત્ર છો, તેથી મારા નગર અને પ્રાંતથી બહાર ચાલ્યા જાઓ. ઇન્દ્ર અને બ્રહ્માનું દ્રષ્ટાંત શું આપી રહ્યા છો? ઇન્દ્ર શીઘ્ર જ પોતાના પદથી ભ્રષ્ટ થશે, પરંતુ શ્રીરામચંદ્રજીની સેવા કરનારા મનુષ્યનું કદી પતન થતું નથી. ધ્રુવ, પ્રહલાદ અને વિભીષણને જુઓ, તથા અન્ય રામ ભક્તો પર પણ દ્રષ્ટિપાત કરો, તેઓ કદી પોતાની સ્થિતિથી ભ્રષ્ટ થતા નથી. જે દુષ્ટ શ્રીરામની નિંદા કરે છે તેમને યમરાજના દૂત કાલ પાસથી બાંધીને લોઢાના મુદગરોથી મારે છે. તમે બ્રાહ્મણ છો તેથી તમને શારીરિક દંડ આપી શકતો નથી. મારી સામેથી જાઓ, ચાલ્યા જાઓ, અન્યથા તમને મારીશ. મહારાજ સુરથ નામ કહેવાથી તેમના સેવક મુનિનો હાથ પકડીને કાઢવા માટે તત્પર થયા. ત્યારે યમરાજે પોતાનું વિશ્વ વંદિત રૂપ ધારણ કરીને રાજાને કહ્યું, શ્રી રામ ભક્ત, હું તમારા પર બહુ પ્રસન્ન છું. તમારી જે ઈચ્છા હોય તે માગો. સુવ્રત, मैं घनी बातो बनावी ने तमने प्रलोभन में नाखवानो प्रयत्न कर्यो, परंतु तमे श्री रामचंद्र जी नी सेवा थी विचलित न थया। केम न थाओ? तमे साधु पुरुषों नू सेवन, महात्माओं नू सत्संग कर्यो छे। यमराज ने संतुष्ट जोई ने राजा सुरथे कह्यू, धर्मराज जो तमे मारा पर प्रसन्न छो तो आ उत्तम वरदान आपो, ज्यां सुधी मने राम न मळे त्यां सुधी मारू मृत्यु न थाय, तमाराथी मने कदी भय न थाय। त्यारे यमराजे कह्यू, राजन तमारू आ कार्य सिद्ध थशे, श्री रघुनाथ जी तमारा बधा मनोरथ पूर्ण करशे। आम कहीने धर्मराजे हरिभक्त हरिभक्ति परायण राजानी प्रशंसा करी अने त्यांथी अदृश्य थईने तेओ पोताना लोकमां चाल्या गया। त्यार पछी श्री रामचंद्रजीनी सेवामां रत रहनारा धर्मात्मा राजाए अत्यंत हर्षित थईने पोताना सेवकोने कह्यू, मैं महाराज श्री रामचंद्र जी ने अश्व ने पकड़ियो छे, तेथी तमे बधा लोको युद्ध माटे तैयार थई जाओ। हुं जाणुं छुं तमे युद्ध काळ मां पूर्ण प्रवीणता प्राप्त करी छे। महाराज नी आवी आज्ञा मळता तेमना बधा महाबळी योद्धा थोड़ी ज वार मां तैयार थई गया अने तरत ज दरबार नी सामे उपस्थित थया। राजाना 10 वीर पुत्र हता, जेमना नाम चंपक, मोहक, हरिपुंजय, दुर्वार, प्रतापी, बलमोदक, हरियक्ष्व, हरियक्ष, सहदेव, भूरिदेव तथा असुतापन हता। असुतापन आ बधा अत्यंत उत्साहपूर्वक तैयार थईने युद्ध क्षेत्र में जवानी इच्छा प्रकट करवा लाग्या। आ बाजू शत्रुघ्न शीघ्रतापूर्वक आवीने पोताना सेवकों ने पूछ्यू, यज्ञ संबंधी अश्व क्या छे? तेमणे कह्यू, महाराज अमे लोको ओळखता तो नथी, परंतु केटलाक योद्धाओ आव्या हता, तेमणे अमने हटावीने घोड़ाने साथे लई गया। तेमनी वात सांभळीने शत्रुघ्ने सुमतिने कह्यू, मंत्रीवर आ कोनुं नगर छे? कोण एनो स्वामी छे जेणे मारा अश्वनुं अपहरण कर्युं छे? मंत्री बोल्या, राजन आ परम मनोहर नगर कुंडलपुरना नामे प्रसिद्ध छे, एमां महाबळी धर्मात्मा राजा सुरथ निवास करे छे। तेओ बहु धार्मिक छे, श्री रामचंद्रजीना युगल चरणोना उपासक छे, हनुमानजीनी जेम ए पण मन वाणी अने क्रिया द्वारा भगवाननी सेवामां तत्पर रहे छे। शत्रुघ्न बोल्या, जो एमणे श्री रघुनाथजीना अश्वनुं अपहरण कर्युं होय तो एमनी साथे केवो वर्ताव करवो जोईए? सुमतीए कह्युं, महाराज राजा सुरथ पासे वातचीत करवा माटे कोई कुशल दूत मोकलवो जोईए। आ सांभळीने शत्रुघ्न अंगद ने विनययुक्त वचन कह्या, बालिक कुमार आजे राजा सुरथनु विशाल नगर छे, त्यां तमे दूत बनीने जाओ अने राजा ने कहो के तमे जाणे अजाणे श्री रामचंद्रजी ने अश्व ने पकड़ी लीधो होय तो ते पाछो आपी दो, अथवा वीरोथी परिपूर्ण युद्ध क्षेत्र में पधारो। अंगदे बहु सारूं कहीने शत्रुघ्ननी आज्ञानो स्वीकार कर्यो अने राजसभामां गया। त्यां तेमणे राजा सुरथने जोया, जे वीरोना समूहथी घेरायेला हता। तेमना मस्तक पर तुलसीनी मंजरी हती अने जीभथी श्रीरामचंद्रजीनुं नाम लेता रहीने तेओ पोताना नाम लेता रहीने तेओ तेमना सेवकोने तेमनी ज कथा संभळावी रह्या हता। राजा पण मनोहर शरीरधारी वानरने जोईने समजी गया के आ शत्रुघ्नना दूत छे। छता बलिकुमार ने आ प्रमाणे कह्यू, वानरराज जणावो तमे शा माटे अने कई रीते अहीं पधा अहीं आव्या छो? तमारा आववानुं पूरुं कारण जाणीने हूँ ते अनुसार कार्य करीश। आ सांभळीने वानरराज अंगद मनमां ज विस्मित थईने श्री रामचंद्रजीनी उपासनामां लागेला ते नरेशने कह्यू, नृपश्रेष्ठ मने बालीपुत्र अंगद समझो, श्री शत्रुघ्न जीए मने दूत बनावीने तमारी पासे मोकल्यो छे, कारण के तमारा थोड़ा सेवकोए आवीने अमारा यज्ञ संबंधी घोड़ाने पकड़ी लीधो छे। अज्ञानवश तेमना द्वारा बहु मोटो अन्याय थई गयो छे। हवे तमे प्रसन्नतापूर्वक श्री शत्रुघ्नजीनी पासे चालो अने तेमना चरणोमां पड़ीने पोताना राज्य अने पुत्रो सहित अश्व तरत ज समर्पित करी दो, अन्यथा श्री शत्रुघ्नना बाणोथी घायल थईने पૃથ્વીને શોભા વધારતા કાયમ માટે સુઈ જશો, તમારે પોતાનું માથું કપાવવું પડશે। અંગદના મુખેથી આ પ્રકારની વાત સાંભળીને રાજા સુરથે ઉત્તર આપ્યો, કપિશ્રેષ્ઠ તમે બધું બરાબર કહી રહ્યા છો, તમારું કહેવું મિથ્યા નથી, પરંતુ હું શત્રુઘ્ન વગેરેના ભયથી તે અશ્વને છોડી શકું એમ નથી. જો ભગવાન સ્વયં આવીને મને દર્શન આપે તો હું તેમના ચરણોમાં પ્રણામ કરીને પુત્રો સહિત મારું રાજ્ય, કુટુંબ, ધન, ધાન્ય તથા પ્રચુર સૈન્ય બધું જ સમર્પિત કરી દઈશ. ક્ષત્રિયોનો ધર્મ જ આવો છે કે તેમને સ્વામી સાથે પણ વિરોધ કરવો પડે છે, તેમાં પણ આ ધાર્મિક યુદ્ધ છે. હું માત્ર શ્રી રામચંદ્રજીના દર્શનની ઈચ્છાથી જ યુદ્ધ કરી રહ્યો છું. જો શ્રી રઘુનાથજી મારા ઘેર નહીં પધારે તો હું અત્યારે શત્રુઘ્નને વગેરે તો હું અત્યારે શત્રુઘ્ન વગેરે બધા પ્રધાન વીરોને ક્ષણભરમાં જીતીને કેદ કરી લઈશ. અંગદ બોલ્યા, રાજા, જેમને માંધાતાના શત્રુ લવણ નામના દૈત્યને રમત રમતમાં જ મારી નાખ્યો હતો, જેમના દ્વારા યુદ્ધમાં અસંખ્ય શત્રુઓ પરાસ્ત થયા છે, તથા જેમણે ઈચ્છા અનુસાર વિમાનમાં બેઠેલા વિદ્યુન્માલી નામના રાક્ષસનો વધ કર્યો છે, તે વીર શિરોમણી શત્રુઘ્નને તમે કેદ કરશો? મને તો એવું લાગે છે કે તમારી બુદ્ધિ મારી ગઈ છે. શ્રેષ્ઠ અસ્ત્રોનો જ્ઞાતા મહાબળી પુષ્કલ, જેણે યુદ્ધમાં રુદ્રના પ્રધાન ગણ વીરભદ્રની સામે ટક્કર લઈને તેમને હંફાવી નાખ્યા હતા, તે શત્રુઘ્નનો ભત્રીજો છે. શ્રી રઘુનાથજીના ચરણોનું ચિંતન કરનારા હનુમાનજી પણ સદા તેમની પાસે જ રહે છે. તમે હનુમાનજીના અનેક પરાક્રમ સાંભળ્યા હશે. તેમણે ત્રિકુટ પર્વત સહિત લંકાપુરીને ક્ષણવારમાં ફૂંકી મારી અને દુષ્ટ બુદ્ધિવાળા રાક્ષસરાજ રાવણના પુત્ર અક્ષય કુમારને મોતને ઘાટ ઉતારી દીધો. પોતાના સૈનિકોના જીવનની રક્ષા માટે તેઓ દેવતાઓ સહિત દ્રોણગીરીને પોતાની પૂંછના અગ્રભાગમાં લપેટીને કેટલી વાર લઈ આવ્યા છે. હનુમાનજીનું ચરિત્ર બળ કેવું છે એ વાતને શ્રી રઘુનાથજી જ જાણે છે. તેથી પોતાના પ્રિય સેવક આ પવનકુમારને તેઓ મનથી જરા પણ વિસરતા નથી. વાનરરાજ, સુગ્રીવ વગેરે વીરો જે સંપૂર્ણ પૃથ્વીને ગળી જવાની શક્તિ ધરાવે છે, તે પણ રાજા શત્રુઘ્નનું વલણ જોઈને તેમની સેવા કરે છે. કુશધ્વજ નીલરત્ન જોઈને કુશધ્વજ નીલરત્ન મહાન અસ્ત્રવેતા રિપુતાપ, પ્રતાપાગ્રહ, સુબાહુ, વિમલ, સુમદ અને રામ ભક્ત સત્યવાદી રાજા વીરમણિ આ બધા તથા બીજા રાજાઓ શ્રી શત્રુઘ્નની સેવામાં રહે છે. આ બધા વીરોના સમુદ્રમાં એક મચ્છર જેવા તમારી સિંહ હસ્તી છે. આ વાતોને સારી પેઠે સમજીને ચાલો. શત્રુઘ્નજી મહાન દયાળુ છે. તેમને પુત્રો સહિત અશ્વ સમર્પિત કરીને તમે કમલ નયન શ્રી રામચંદ્રજી પાસે જજો. ત્યાં તેમના દર્શન કરીને પોતાના શરીર અને જન્મ બંનેને સફળ બનાવી શકો. શેષજી કહે છે, આ પ્રમાણે અનેક પ્રકારની વાતો કહી રહેલા દૂતને રાજાએ કહ્યું, જો હું મન, વાણી અને ક્રિયા દ્વારા શ્રીરામની જ ભક્તિ કરું છું તો તેઓ મને શીઘ્ર દર્શન આપશે, અન્યથા શ્રીરામ ભક્ત હનુમાન વગેરે વીર મને બળપૂર્વક બાંધી લઈને ઘોડો છીનવીને લઈ જાય. દૂત, તમે જાઓ, રાજા શત્રુઘ્નને મારી કહેલી વાતો કહી દો, હું હમણાં જ યુદ્ધ માટે નીકળું છું. આ સાંભળીને વીર અંગદ હસતા રહીને ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાં પહોંચીને રાજા સુરતની કહેલી વાતો તેમણે યથાર્થ રીતે કહી સંભળાવી. અધ્યાય 24મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.